ભોગ કરે એ સંપત્તિને ભોગવે એટલે કામ પુરુષાર્થ. આ ત્રણની અંદર જે સંતુષ્ટ છે એ એક એની અવસ્થા છે. ઘણા લોકોને તમે જોતા હશો કે પોતપોતાની દ્રષ્ટિથી એમણે કંઈક ધર્માચરણ કરવાનું નક્કી કર્યું હોય, એ શા માટે કરી રહ્યા છો એમ પૂછો તો એનો ઉત્તર એ આપતા હશે કે બસ મને આમ કરવામાં આનંદ આવે છે. એનાથી કંઈ પ્રાપ્ત થવું કે ન થવું એવો કોઈ વિચાર એમાં નથી, બસ હું જે કરી રહ્યો છું એમાં બસ મને આનંદ આવી રહ્યો છે. શું કામ કરી રહ્યા છો આનો કોઈ ખુલાસો નથી, કોઈ પ્રયોજન એના પાછળ સ્પષ્ટ નથી થઈ રહ્યું. તો એવો કોઈ અવ્યક્ત આનંદ માત્ર ધર્માચરણ કરવાની અંદર મર્યાદા જીવને આવે છે. કેટલાક મર્યાદા જીવમાં એનાથી આગળ વધીને મોક્ષ કામના પણ જાગે છે. એમ વિચારે છે ક્યાં સુધી આ કરતા રહેવું, ક્યાં સુધી આ કરતા રહેવું, ક્યારેક તો આના ઉપર પૂર્ણ વિરામ આવવું જોઈએ જન્મ મરણની શૃંખલામાં. એ મોક્ષકામી થાય છે એને અહીંયા ત્રણ પ્રકારનો મોક્ષ શાસ્ત્ર આપણને બતાવે છે કે એક તો આત્માનંદની પ્રાપ્તિ જે સાંખ્ય અને યોગની સાધનાથી જીવાત્માને પ્રાપ્ત થાય છે. એટલે જીવાત્મા ઉપર જે શરીરના આવરણ કે બંધન છે એ એ સાધનાથી કપાઈ જાય છે અને જીવ પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહી જાય છે. તે વખતે જીવ એને જે અનુભવ થાય છે એનો તમને સામાન્ય દાખલો આપું તો ઘરમાં આવેલા અનિચ્છનીય મહેમાનો જ્યારે ચાલ્યા જાય અને પછી ઘરવાળાને જે પરમ સંતોષનો અનુભવ થાય એ આત્માને, જેને પરાણે મહેમાન બની ચૂક્યા છે એવા લોકો જ્યારે ચાલ્યા જાય ને આપણે ઘરવાળા દરવાજો ધડાક દઈને બંધ કરે પછી હાસ બલાટડી એમ કરીને મનુષ્ય જે આનંદનો અનુભવ કરે છે એમ મર્યાદા માર્ગના અંતર્ગત કેટલાક જીવાત્મા એવા છે જે આ શરીરને બોજરૂપ ગણે છે આત્મા ઉપર, અનિચ્છનીય બોજો છે અને એનો ઢસરડો હવે જીવાત્મા પાસે ક્યાં સુધી કરાવવો, એટલે એ જીવાત્માને એ બોજથી મુક્ત કરવા માટેની કામના સેવે છે. એના માટે શાસ્ત્રે સાંખ્ય યોગની સાધના બતાવી છે જે બાલબોધમાં આ વિષયનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ વિસ્તારથી કર્યું છે. એ કરતાં જ્યારે શરીરના બંધન એના આત્મામાંથી દૂર થઈ જાય છે પછી એકલો આત્મા અવસ્થિત રહે છે. આ આત્માનંદની પ્રાપ્તિ છે. કેટલાક મર્યાદા માર્ગી જીવો આમાં સુખનો અનુભવ કરે છે, આમાં પરમ સિદ્ધિનો અનુભવ કરે છે, પરંતુ કેટલાક જીવાત્માઓ માત્ર આત્માનંદમાં સંતુષ્ટ નથી. કેમ કે જીવાત્મા એકાકી આ આટલી અનંત વિસ્તારવાળી સૃષ્ટિની અંદર ક્યાં ક્યાં ભટકતો રહેશે એને તો કોઈ અવલંબન તો જોઈએ. તો એ અવલંબનને શોધવા માટે કેટલાક મર્યાદા માર્ગી જીવાત્માઓ શરીરના બંધનને તો કાપવા ઈચ્છે છે પરંતુ એવી સાથે સાથે ઈચ્છા છે કે જીવાત્માને કોઈક કાયમી ઠેકાણું મળી જાય જ્યાંથી એને એકાકીપણનો અનુભવ ન થાય અને બીજું કોઈ અવલંબન શોધવું ન પડે. એટલે એમની નિષ્ઠા જે કોઈ દેવરૂપમાં શ્રદ્ધા થતી હોય એ દેવતાની ભક્તિ કરીને એમનું સાયુજ્ય કે એ દેવલોકનાની પ્રાપ્તિ આવી કોઈક મુક્તિ પ્રાપ્ત એને થાય એવી ઈચ્છા એ મર્યાદા માર્ગી જીવના અંદર રહે છે. એટલે જે જેમની શિવજીની અંદર આરાધના કે એ ભાવ શ્રદ્ધા છે એ દ્રઢ હોય એ શિવજીની ઉપાસના કરતા હોય છે, એવી રીતે કેટલાક શક્તિની ઉપાસના કરતા હોય છે, એમ કેટલાક વૈદિક દેવતાઓ છે એની ઉપાસના સૂર્ય વગેરે દેવતાઓની કરતા હોય છે, તો એ બધા એ તે દેવરૂપો છે એને પોતાના અંતિમ આશ્રય સ્થાન તરીકે વિચારી અને એના સાયુજ્ય અથવા એ લોકની પ્રાપ્તિરૂપ એને મુક્તિ પ્રાપ્ત થાય છે અને એમાં એમને સંતોષનો અનુભવ થાય છે. આ પણ એક મર્યાદા માર્ગી જીવોને પ્રાપ્ત થતો આનંદ છે કે ફળ છે. અને એક બ્રહ્માનંદ છે, અર્થાત બ્રહ્માનંદનો અર્થ એ છે કે જેમ આત્મા એને યદી કોઈ દેવતાનું કે કોઈ દેવલોકનો અવલંબન નથી, તો એ કોઈ પણ લોક કે દેવને પ્રાપ્ત કર્યા વગર આ સૃષ્ટિમાં એને ત્યાં સુધી ભટકવું પડશે જ્યાં સુધી આ સૃષ્ટિનો લય ભગવાન કરી નથી દેતા. એટલે પેલો દેવતાનો આશ્રય જે શોધનારો છે એ કારણે ગભરાય છે. અચ્છા પછી એકલા રહેવું પડશે મુક્ત થઈને? પણ મુક્ત થઈ ગયું એ કઈ નાની વાત છે? મુક્ત થઈ ગયા પછી પણ પાછી એટલી ઉપાધિ છે? પણ એને ગભરાટ થાય છે કે નહીં, મુક્ત થઈ ગયા પછી આત્માને જો કોઈ ઠેકાણું ન મળે તો એકલા ક્યાં ક્યાં સુધી ભટકવાનું? એટલે એમ વિચારે કે નહીં, મને કોઈ દેવતાનું અવલંબન પ્રાપ્ત થઈ જાય, જેમાં જે એની આસ્થા એ તરફ ઢળી જાય, એને પોતાનો આરાધ્ય બનાવીને આજીવન એની આરાધના કરે. તો શ્રી મહાપ્રભુજી કહે છે, ભગવાન પણ આજ્ઞા કરે છે કે એને એ દેવતાની સાયુજ્ય અથવા લોકની પ્રાપ્તિરૂપ મુક્તિ મળે છે. પણ ફરી પાછો અહીંયા એક પ્રશ્ન ઊભો રહે છે કે દેવતાઓ કોઈ અંતિમ તત્વ નથી, કેમ કે એ સ્વયં જેમ મનુષ્ય કોઈકનાથી જન્મે છે એવી રીતે દેવતાઓ પણ ક્યાંકથી પ્રગટ થયા છે, એ કોઈ અંતિમ તો મુકામ નથી. ત્યારે એના મનમાં એમ થશે કે આ દેવતાના લોકમાં ક્યાં સુધી પડ્યા રહેવાનું? કેમ કે દેવતાઓ પણ ફરી પાછા સૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી એ દેવતાઓ પણ છે. એ લોકો ત્યાંથી એ કાર્યને, કેમ કે ભગવાનની આજ્ઞાથી એમને જે સૃષ્ટિનું કાર્ય કરવાનું છે ત્યાંથી તો એ લોકો ખસી નહીં શકે. એટલે ચાહે શિવ હોય, ચાહે વિષ્ણુ હોય, ચાહે તો બ્રહ્મા હોય અથવા તો અન્ય કોઈ દેવી હોય, એ જ્યાં સુધી ભગવાનની આજ્ઞા છે કે આ સૃષ્ટિના કાર્યને તમે કરતા રહો ત્યાં સુધી, એ તો કર્મ સચિવ દેવતાઓ છે, ભગવાનના અનુચર છે, એ ત્યાંથી નહીં ખસી શકે. એટલે ઓર વધારે ગંભીર વિચાર કરનારો જે વ્યક્તિ છે મર્યાદા માર્ગી, એના મનમાં એમ થાય કે આપણે એવા સ્થાનને પસંદ કરીએ કે જ્યાં આ સૃષ્ટિ હોય કે ન હોય એના સાથે કોઈ લેવા દેવા નહીં. એટલે દેવતાનું સાયુજ્ય પ્રાપ્ત કરીએ તો એ દેવતા જ્યારે જેમાંથી પ્રકટ થયા છે ભગવાન લય કરશે ત્યારે એ પોતાના મૂળ કારણમાં એ દેવતાઓનો લય થશે ત્યારે આપણો ડબ્બો ત્યાં જોડાશે. એના કરતાં આપણે સીધી જ ટ્રેન કેમ ન પકડીએ એમ વિચારીને કોઈ અક્ષર બ્રહ્મના અંદર એને સાયુજ્ય પ્રાપ્ત થાય કે જે અક્ષરમાંથી આ બધું પ્રકટ થયું છે, દેવતાઓ પણ જ્યાંથી પ્રકટ થયા છે એવું વિચારીને અક્ષર ઉપાસનાની અંદર કોઈ લાગે તો એને સાધનાના અંતમાં બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. આ મર્યાદા માર્ગીને પ્રાપ્ત થતા ફલો. એટલે ત્રૈવર્ગિક આનંદ, ધર્માર્થ અને કામનો આનંદ, આત્માનંદ એ એનાથી શ્રેષ્ઠ, એનાથી શ્રેષ્ઠ દેવતાઓનું સાયુજ્ય, અને એનાથી પણ શ્રેષ્ઠ બ્રહ્માનંદ. આ મર્યાદા જીવને પ્રાપ્ત થતું ફલ છે. અને હવે પુષ્ટિ સૃષ્ટિનું ફલ. પુષ્ટિ જીવ છે એના માટે આચાર્યચરણ આગળ જઈને આજ્ઞા કરશે, જેમ કાયે નતું ફલમ પુષ્ટવ, ભગવાનની કાયાથી પુષ્ટિજીવોને ફલ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન જ પુષ્ટિજીવો માટે ફલ છે. ભગવાન ફલરૂપે પુષ્ટિજીવોને બે રીતે થાય છે. એટલે જેમ ભગવાનના આપણે ભક્તિ માર્ગના ત્રણ પ્રકારો જોયા, બાહ્યાભ્યંતર ભેદેના રૂપે ભેદદ્વયમ મતમ નામની ચૈકમ તતસ્ત્રિધા ભક્તિ માર્ગો નિરૂપિત, એમ મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભગવદ્ રૂપ ભજન છે એના બાહ્ય અને આંતર પ્રકાર છે. તો પ્રભુ આપણે જે ભગવત સ્વરૂપની સેવા કરીએ છીએ એ સેવ્ય સ્વરૂપના રૂપમાં પણ પ્રત્યક્ષ બિરાજે છે, એ પ્રભુનું બાહ્ય સ્વરૂપ છે. અને એ ભગવત સ્વરૂપની સેવા આપણે જે હૃદયમાં ભાવના રાખીને કરી રહ્યા છીએ એ હૃદયમાં રહેલી પ્રભુની ભાવના પણ ભગવત સ્વરૂપ જ છે. એમ હૃદયમાં બિરાજતા ભગવાન અને હૃદયમાં પ્રભુ જે ભાવાત્મક બિરાજે છે એના આધારરૂપ જે ભગવત સ્વરૂપ છે, એમ આંતર અને બાહ્ય એ બંને પ્રભુના સ્વરૂપો છે. આવ્યું ને ખ્યાલમાં? તો પુષ્ટિના બે ફલ છે. ભગવાન ક્યારેક પોતાના સ્વરૂપનો બાહ્ય સ્વરૂપથી ભક્તને ભજનાનંદની પ્રાપ્તિ કરાવે છે અથવા ભગવત આનંદ ફલની અનુભૂતિ કરાવે છે, અને ક્યારેક ભગવાન ભક્તને આંતરફલની અનુભૂતિ કરાવે છે. ફરીથી આમાં બે ભેદ છે. જે બાહ્ય સ્વરૂપ છે એમાં જે ભક્ત ભગવાનની સેવા કરી રહ્યો છે એ સેવા પ્રભુના લીલા ગુણ સ્વરૂપ આ બધા જ અંગોને આવરીને એક સાધનાની પ્રણાલી છે. એટલે જ્યારે આપણે ભગવત સ્વરૂપની સેવા કરીએ છીએ ત્યારે જેમ અત્યારે દાનના દિવસો ચાલી રહ્યા છે એ દાન લીલાનો પ્રસંગ છે, તો એ સેવા વખતે આપણને એ લીલાનું પણ અનુસંધાન અહીંયા થઈ રહ્યું છે. હું એ કૃષ્ણની સેવા કરી રહ્યો છું કે જેમણે વ્રજભક્તો સાથે આ રીતે ટેક્સ ઉઘરાવવાના રૂપમાં દાન ત્યાંથી વસૂલ્યું છે. અને પ્રભુ ક્યારે આપણા ઉપર એવી કૃપા કરે કે પ્રભુ આપણા પાસે પણ આવો અધિકાર જતાવીને આપણા નિવેદન છે એને સ્વીકારે. આ જાતની કામના આપણે એ લીલાની અનુસંધાન સાથે ભગવત સેવાના સમયમાં કરીએ છીએ. તો સેવા જે છે એ લીલાત્મક સેવા થઈ. એટલે જ્યારે આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ ત્યારે લીલા વિશિષ્ટ પ્રભુનો અનુભવ આપણને થઈ રહ્યો છે, કેવલ સ્વરૂપનો અનુભવ નથી. ખ્યાલમાં આવ્યું ને? લીલા વિશિષ્ટ સ્વરૂપ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિના તમે સંપર્કમાં આવ્યા હો, એને માત્ર તમે જોયો જ છે, એના સામે તમે બોલ્યા નથી, ઓળખાણ કાઢી નથી, એના પરિવાર કે એની રુચિ અરુચિ, એની જીવન પ્રણાલી, એના નોકરી ધંધા રોજગાર, એનું મિત્ર વર્તુળ, આ વિષયમાં તમને કોઈ પરિચય નથી. હવે એ વ્યક્તિને જ્યારે તમે મળ્યા અને એનો વિચાર તમારા મગજમાં સ્થિર થયો તો તમે એના વિષયમાં શું વિચારી શકો? એની જે આકૃતિ તમારા મગજમાં બેઠી છે એનાથી વિશેષ બીજો કોઈ તમારો જો પરિચય જ ન હોય તો તમે એના વિષયમાં શું વિચારી શકો? કોઈ એનો વિષયમાં તમને અભિપ્રાય પણ પૂછે, જેમ ઘણા લોકની અંદર છોકરા છોકરીના સંબંધ કરતા હોય ત્યારે પૂછતા હોય, તમે આને જોયો છે? અમે જોયો છે. કેવા છે? દેખાવડો છે. પણ પછી આગળ પૂછે તો એનાથી વધારે પરિચય નથી, બસ ખાલી કોઈ પ્રસંગમાં અમે એને જોયો જ છે કે જોઈ જ છે બસ. તો બીજી કોઈ કોમેન્ટ તમે એના ઉપર કરી નથી શકતા. એટલે સ્વરૂપ માત્રનું અનુસંધાન છે. ગુણ કે લીલા ત્યાં બધી નદારત છે. ન તો કોઈ ગુણ આપણે જાણી રહ્યા છીએ એટલે શું ભણ્યા છે એ તો ખબર નથી, વાત જ થઈ નહીં. તો તમે નામ શું છે એવું પણ પૂછ્યું નથી, એવું મોકો જ ન મળે. તો કોઈ તમે ગુણ નથી બોલી શકતા ત્યાં, ન કોઈ તમે ત્યાં એના ચરિત્ર છે એનું નિરૂપણ કરી શકી રહ્યા છો. માત્ર સ્વરૂપ સ્વરૂપનું વર્ણન કરો છો કે આંખો આવી છે, નાક આવા છે, કાન આવા છે, ને વાળ આવા છે, આવા કપડાં પહેર્યા હતા, બસ આટલી જ વાતો છે. તો આ માત્ર રૂપનું વર્ણન થયું. એમ પ્રભુ છે એનું એક રૂપ છે અને પ્રભુની લીલા પણ છે, ચરિત્ર પણ છે, ગુણ પણ છે. તો જ્યારે લીલા ચરિત્ર કે ગુણ સહિત પ્રભુનું ભજન કરવામાં આવે છે તો એ ભજન એક વિશેષતા લીધેલું છે. એટલે આપણે ભોજન કરીએ તો મસાલેદાર ભોજન હોય તો એનો કોઈક આનંદ આવે, અને એ કુદરતી ઉપચાર કેન્દ્રમાં જઈને આપણે બાફેલું બાફેલું કે કાચું કાચું બધું ખાતા હોઈએ તો એ એક પણ ભોજન છે, પણ એ ભોજનની અંદર સરસતા નથી. એની અંદર ભોજનમાં રુચિ પેદા થાય એ જાતના કોઈ તત્વો ભળેલા નથી, તો એ અલગ જાતનું. પેટ તો ભરાશે, નાખશો એટલે પેટમાં, એમાં તો કોઈ સંશય નથી. પણ સાથે સાથે ભગવાને આપણને જે જીભથી શરૂ કરીને ને જઠર સુધીનું પાચન તંત્ર આપ્યું છે એમાં જીભમાં જેટલા સ્વાદના કેન્દ્રો છે એ ત્યાં એનો સંસર્ગ નહીં થઈ શકે. લીલા વિશિષ્ટ ભગવાનનું જે ભજન છે એમાં પ્રભુની લીલા પણ એટલી જ સરસ છે, એટલી રોચક છે, એટલી જ ચિત્તાકર્ષક છે, જેવું પ્રભુનું સ્વરૂપ છે. પરંતુ જ્યારે ફલાનુભૂતિનો પ્રશ્ન છે ત્યારે ભગવાન દરેક જીવના માટે લીલા વિશિષ્ટ પોતાના સ્વરૂપની ફલાનુભૂતિ થાય એવું દરેક જીવ પુષ્ટિ જીવના વિષયમાં પ્રભુનો સંકલ્પ નથી. એટલે પુષ્ટિજીવનું ફલ તો ભગવાન જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ એ જીવમાંથી કોઈ જીવાત્માના વિષયમાં પ્રભુનો એવો સંકલ્પ છે કે એમને એ સ્વરૂપ સાથે લીલા પણ એમને પ્રાપ્ત થાય, લીલાનુભૂતિ પણ એમને પ્રાપ્ત થાય. કેટલાક જીવાત્માના વિષયમાં ભગવાનનો કેવલ એટલો જ સંકલ્પ છે કે એમને લીલાનુભૂતિ રહિત કેવલ સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય. તો તમે જોતા હશો, ભાગવત વગેરે તો તમે વાંચ્યા જ હશે, સાંભળ્યા હશે, એમાં અંતર્ગ્રહગતા વ્રજભક્તનો જે પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાને એમને બોલાવ્યા અને એ ભક્ત ભગવાન સુધી ન પહોંચી શક્યા એમના પ્રતિબંધને કારણે, ત્યારે એ ભગવદ્ વિરહને કારણે એટલો તીવ્ર તાપ થયો કે એક જ ક્ષણમાં એમના પ્રાણ શરીરને છોડીને ભગવાનમાં પ્રવેશી ગયા. હવે એ ભક્ત છે, એમને ભગવાન તો પ્રાપ્ત થયા, પણ એમના સંગી બીજા ભક્તોને જેમ ભગવદ્ લીલાનો પણ અનુભવ થયો, એ અનુભવ એમને પ્રાપ્ત નહીં થયો. બંને એક જ સ્થાનમાં છે, તે છતાં પણ ફલાનુભૂતિમાં આ ભેદ કેમ થઈ ગયો? પ્રભુનો એવો જ સંકલ્પ છે. ભગવાન સ્વયં પુષ્ટિજીવના ફલ છે. કોઈ જીવને ભગવાન બાહ્ય અનુભૂતિ પણ કરાવે છે, કોઈ જીવને ભગવાન આંતરાનુભૂતિ પણ કરાવે છે. એટલે પ્રભુ જેને પોતાની સ્વરૂપ સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવે છે, એ જીવાત્માને ભગવાન પોતાના સ્વરૂપ અને લીલાનો પણ અનુભવ ફલના રૂપમાં કરાવે છે. જે જીવાત્માને ભગવાન એ અનુભવ નથી કરાવતા તો માત્ર સ્વરૂપાનુભૂતિ રહી જાય છે. એ આંતર પણ હોઈ શકે છે, એ બાહ્ય પણ હોઈ શકે છે. એટલે જેને કોઈ વસ્તુની કામના હોય, એ વસ્તુ એને પ્રાપ્ત ન કરે, એ વસ્તુ એને પ્રાપ્ત ન થાય, તો એના પાસે શું ઉપાય રહી જાય? ઘણી બધી કામનાઓ આપણા મનમાં હોય કે આપણે જેમ અમુક અવસ્થા હોય તો માણસને ફરવા જવાની ઈચ્છા હોય, અમુક અવસ્થામાં એને ચીજ વસ્તુઓ વસાવવાની ઈચ્છા હોય, કોઈ મને આ વસ્તુ જોઈએ, મને આ વસ્તુ જોઈએ, આ જગ્યાએ મને જવું, તે જગ્યાએ જવું, પણ આપણે આ સામર્થ્ય અલ્પ હોય, આપણે ન પહોંચી શકતા હોઈએ, તો શું કરીએ આપણે? એનું ચિંતન કરતા રહો, મનમાં ફરી આવો, મનમાં વસાવી લો. જ્યારે આપણે ઘરમાં ન વસાવી લઈએ તો મનમાં ને મનમાં વસાવી લેવાનું, એના સપના જોઈ લેવા, એ પણ એક જાતનો સંતોષ છે. જો સપના પણ ન જોઈ શકીએ આપણે તો વધારે પ્રોબ્લેમ થઈ જાય, એના કરતાં સપના જોઈ લઈએ તો ઘણી બધી આપણી એ હાય હાય છે ઓછી તો થઈ જ શકે છે મનોવૈજ્ઞાનિક રીતે. તો સ્વપ્નનો એ રીતે ઘણો બધો મોટો ભાગ છે. આપણે જો સ્વપ્ન ન હોત આપણા જીવનમાં તો ગોંડલમાં જ ગાંડાઓ હોય છે એવું નથી, આ દુનિયામાં અડધી દુનિયા ગાંડી થઈ જાય. સ્વપ્નનો એટલો પોઝિટિવ રોલ છે, એટલે એની નિંદા નહીં કરવી જોઈએ, એ ઘણી કુદરતે આપેલી બક્ષિસ છે આપણને. તો જે ભગવાન ફલરૂપ થઈ રહ્યા છે, એ કોઈ જીવાત્માને ભગવાન પોતાની બાહ્ય અનુભૂતિ પણ કરાવે છે પ્રકટ, કેટલાક જીવાત્માને ભગવાન પોતાની આંતરાનુભૂતિ કરાવે છે. બંને અનુભૂતિની અંદર કોઈ જીવાત્માને ભગવાન લીલા વિશિષ્ટ પોતાના સ્વરૂપનો આનંદ કરાવે છે, કેટલાકને લીલા વિશિષ્ટ નહીં કેવલ સ્વરૂપનો આનંદ કરાવે છે. આમ ભગવાનની ફલરૂપતા પુષ્ટિજીવના માટે છે. આ ધ્યાનથી સમજજો કે આમાં કોઈ પણ જગ્યાએ ભેળસેળ નથી.